કહ્યું ભાઈ અમારી ઉપાધિ આવી રહેવા દો ને મને જોડે ના આવવા દે, જોડે વર્ગી નીલા મારી જોડે બેસાડ ગમે છે ને એમ શું વાત કરે. આ કશું પૂછો વાતચીત કરો કઈ તો છીએ તમારે છે ને પણ છોકરા ને શું ધંધો રોજગાર છે? નોકરી છે. હકળ આપેલી ને હકળ કે દાદા ભગવાન કઈ છે? દાદા ભગવાન તમે જોયા હતા છે? દાદા ભગવાન આ તો ભાદર ના પટેલ છે. દાદા ભગવાન હા ભાદર ના પટેલ છે. આ તો તમે જેમ જાણે છે એના પટેલ છે, ભાદર ના પટેલ છે. આ તો જ્ઞાની હા આ કઈ એવા છે જેમ તેમ પટેલ નથી, આ જ્ઞાની પુરુષ છે અને વલની અજાયબી છે. અને તે આ જ્ઞાની પુરુષ ના માં બુદ્ધિ નો છોટો નથી. શું નથી? એક છોટો બુદ્ધિ નો નથી, ચાંદ બુદ્ધિ નથી. અને મહી જે પ્રગટ થયા છે એ દાદા ભગવાન. હું આમ કરી નમસ્કાર કરું છું. એ જાતે દાદા ભગવાન નથી, એમનો પ્રગટ એમનો પ્રગટ સ્વરૂપ છે અંદર નું, એ દાદા ભગવાન છે. લોકો અમને દાદા ભગવાન કે પણ હું ના કહી દઉં, કારણ કે એ ભગવાન હું જો થઈ બેસું તો બે ચાર ડિગ્રી નાપાસ થયેલો છું. નાપાસ થયેલો થઈ બેહું તો લોકોનું કલ્યાણ જેવું જોયું ના થાય બિચારા. તો એટલે જે છે એને હું મારે ચાર ડિગ્રી હાર હું કરું છું અને એમને શીખવાડું છું કે દાદા ભગવાન શિવ જય જયકાર બોલો અને તરત ફળ કેશ ફળ. ધીસ ઇઝ ધ કેશ બેંક. સી રીતે બોલું આમ જોવું બોલું. દાદા ભગવાન જયકારો, દાદા ભગવાન સિમ જય જયકારો, દાદા ભગવાન સિમ જય જયકારો, દાદા ભગવાન સિમ જય જયકારો, દાદા ભગવાન સિમ જય જયકારો, દાદા ભગવાન સિમ જય જયકારો, દાદા ભગવાન સિમ જય જયકારો, દાદા ભગવાન સિમ જય જયકારો. બોલાય હવે દાદા ભગવાન. એટલે પેલી વીટી રાખે રેપિંગ કરી રાખે, રેપ કરી છોકરા રેપિંગ કર્યા નહીં. હવે આ બોલાવે રેપિંગ થઈ જાય ફરી પાછું. શું નામ તમારું? ભાઈ નું નામ શું? પ્રભુદાસભાઈ. પ્રભુદાસભાઈ. પ્રભુદાસ કેટલા વર્ષથી? બહુ વર્ષે રહ્યો છું ખરું. મને એવું કહ્યું જ્ઞાન લઈને જાય ને બે દાડા ટાઈમ નથી, મેં રજા નથી લીધી. મોક્ષ ની આશા ના રાખું, ભગવાન નું કામ કરવા 10 જન્મ અહિયાં જ લઉં, એ ધરતી ઉપર આવું. મોક્ષ લે તો પણ જતો રહું, ચાન્સ ના મળે ને ભગવાન નું કામ કરવાનો, તો મોક્ષ ની આશા શું કોણ રાખવી એમ. પ્રમોદભાઈ પૂછે છે, પ્રમોદભાઈ પૂછે છે કે શંકરાચાર્ય એવું કહ્યું કે હું મોક્ષ ની ઈચ્છા નથી કરતો, આશા નથી રાખતો, કારણ કે મોક્ષે જવું તો પછી હું મારે ભગવાન નું જે કાર્ય કરવાનું છે એ થાય નહીં ને, એટલે કે મોક્ષ ની આશા શું કરવા કરવાની? આશા તો કોઈ વસ્તુ ની કરવા જેવી જ નથી. આશા ઈચ્છા એ તો તમારે તો એના હજી સેવન કરવાનો, એટલે કાર્ય થઈને ઉભું છે. તો જ્યાં જવું છે તેનું મોક્ષ એટલે બીજી કોઈ વસ્તુ નથી. મોક્ષ એટલે ભાઈ બીજી કોઈ વસ્તુ નથી. સોનું પોતાના શુદ્ધ ભાવમાં આ સોનું સાચ્યું થઈ ગયું હોય મીટીમાં, પછી ધાતુઓ મિક્સર થઈ ગયું હોય, તે એને મૂળ શુદ્ધ સોનું કરવું હોય તો પેલા ના આપીએ તો છૂટું કરી આપે. શુદ્ધ સોનું થયું એ જ બધું એનું મોક્ષ. મોક્ષ બીજી કોઈ વસ્તુ નથી. શું કે છે બે મેલા શું કે કોઈ દાયો ને ના એવું ના ખબર નથી પડે પોતાના ધણી સાથે રાતે એક વાગ્યા સુધી આયા ને હોય તો મનમાં કઈ થાય સર હાથમાં લઈ ગયા તો ચિંતા થાય, શામાં ચિંતા ના થાય? બધી આવું કેવું બોલો, કોઈને સોંપી દીધું ચિંતા ના થાય? તારી વાત દીધી ભાઈ, તું તો બધું દાદા નું જ્ઞાન લઈને બેઠો, માથે પડેલો છે ને, માથે પડીને મોક્ષ લીધેલો છે ને, કારણ કે ચિંતા તો માણસ ને થાય જ, અજ્ઞાનતા છે ત્યાં સુધી ચિંતા હોય જ. શું આ કરી સાથે શાંતિ રહેશે અને મન એકાગ્ર થશે, અને મન વશ કરવું હોય તો ધરતી માં આવજે, વશ કરવું કાયમ ને માટે વશ રહે તો ધરતી માં આવજે. એક જ દાડા કરી આપીશ, બે કલાકમાં મન કાયમ વશ રહે કરી આપીશ. મને વશ નહી, મને તો રે જ, પણ તને રે, તારું મન તને વશ રહે. મન ને કોણ બનાવનાર છે? પોતે જ. કેવી રીતે બનાવ્યું છે? મન ને જે રીતે કેવો એવી રીતે કેવાય. ના પણ એને બનાવનાર આપણે, આપણે આપણને એને દબાઈ દીધા. મન ના પરવશ થવું પડે છે ને તારે, ત્યાંથી અજ્ઞાનતા છે. આ રીત બધી લૌકિક છે, કેવી છે? આધ્યાત્મ જે છે તે લૌકિક અધ્યાત્મ છે. સાચું અધ્યાત્મ એ જો પ્રગટ થાય તો પછી આપણને શાંતિ થાય ને આનંદ પરમાનંદ રહે નિરંતર અને સ્વતંત્ર થઈએ. પણ આ તો પરવસ્તા જાય નહીં અને દાડો વરે નહીં. લૌકિક અધ્યાત્મ આપણને નિરળો ના રહ્યા રે. આ અધ્યાત્મ ખરું ખરું પણ લૌકિક, લોકો એ માનેલું, બધા લોકો એક્સેપ્ટ કરે કે નથી બરોબર છે, આ બરોબર છે. પણ એ અધ્યાત્મ કરવાનું હોય તે લૌકિક અધ્યાત્મ, જે અધ્યાત્મ કર્યા વગર એની મેળે પ્રગટ થાય એ સાચું અધ્યાત્મ, રિયલ. 28/6/84 ટોરન્ટો સાંજે કેનેડા. આપડે બીજ નાખ્યા પછી ઉગાડવું પડે, આપડે જાતે જ ઉગાડવું પડે, એ લૌકિક અધ્યાત્મ. અને બીજ નાખ્યા પછી એ ઉગે જ કરે, એ સાચું અધ્યાત્મ. કોઈ સુખી તૃપ્તિ થાય છે, ઉઠી અને બધા બધા ઘટનાઓ વચ્ચી જાય એને સુખ કહેવાય. કેમ કે સુખ તો એના કે તૃપ્તિ થાય, તૃષ્ણા ઉભી ના થાય. વાતચીત કરો છો? થોડું લાકડું હોય આપડા લોકો અને સ્વામી ઉપર વહેવા મૂકીએ આપડે, આપડા લોકો વહેરી જાય, બે ટુકડા જુદા પડે કે લાકડું વહેરાઈ ગયું. પણ આપડા લોકો બે ટુકડા પડ્યા ત્યાર પછી વહેરી ગયું બોલે. એવી રીતે મનુષ્ય જન્મે છે એ જન્મ થી જ કરવાથી ફરજ મરણ નહીં આવેલા છે. પણ જયારે સપોજ શ્વાસ નીકળી જાય પૂરેપૂરો અને જુદું પડે ત્યારે આપડે કેમ મરી ગયા, મર્યા જ કરે નિરંતર. અત્યારે જે કામ કરવું હોય કરી દો ને, હજુ બે છૂટું પડ્યા તેનું, બે છૂટું પડ્યા તેનો ગરગડી ને દોરો, બે છૂટો પડ્યા તેનો કામ કરી લો ને, પછી ગરગડી દોરો છૂટો પડ્યા પછી નહીં થાય કામ. અને આ બધી વસ્તુ નો મોહ નો છો, આ ભેગી કરું ભેગી કરું, આ તો લઈને આવેલા છો. બેંક માં $5,000 હોય એમાં ચેક લખીને લઈ આવવા ને ગણવા ને કરવા ને એને એક એને પુરસાદ ગણાતો છે? એ તો બેંક માં હતા, એને પુરસાદ ના કહેવાય. પુરસાદ તો નવા મૂકીએ તારે, આ તો તેને લોકો પુરસાદ કે છે. હું આ કમાઈ લાવ, મેં આ કહ્યું, મેં ઘર બધી તું લઈને જ આવ્યો હતો, તું ત્રણ છોકરા ને છોરીએ બધું લઈને આવ્યો હતો. એમાં ત્યાં શું કર્યું છે? નવું કઈ કર્યું હોય દેખાય, નવું બેંક માં મૂક્યું હોય છે. આ તો દરેલું હતું તે રીતે ફરી ફરી દવા બેઠો ઉડતો, અત્યારે લોટ ઉડાડી દીધો, ઓછો થઈ ગયો. આ તો બધું લઈને આવ્યા સહેજ પ્રયત્ન કરવાના, થયા કરે તે આપડે જોયા કરે, અટકાવવાનું નહીં, પ્રયત્નો અટકાવવાનો નહીં. પ્રયત્નો થતા હોય શરીર જે મન વતર ગયા છે એ કયા કરતી કરવા દેવાના. આવો જય જય અમે નક્કી કરેલું પહેલાથી નક્કી કરેલું આમ તો હવે થવાના છે. રવિવારે લગ્ન કરવાના. ચાલ બધે આ પહોંચી ગયેલી વાત. હા એ બરોબર છે, વ્યક્તિ નો પ્રભાવ સારો. અને જયારે ત્યારે સાચી વાત છે, જમવાની પડશે ને. આપડે હિન્દુસ્તાન માં જન્મ્યા, હિન્દુસ્તાન માં જન્મ્યા ત્યાં ભટકવા માટે જન્મ્યા નથી, ભટકવાનું બંધ કરવા માટે જન્મ્યા. ભટકવા સારું નથી જન્મ્યા, ભટકવાનું બંધ કરવા સારું જન્મ્યા. અનંત અવતાર સુધી ભટક ભટક ભટક ગયા માણસ માણસ, એના પાછા ચાર પગ થયા ને ભટક ભટક ભટક ભટક ક્યાં સુધી ભટકવા. અહીંયા આવે તો આપડે ખબર ના પડે ચાર પગ વાળા કેટલા દુઃખી છે બિચારા, મનુષ્ય દુઃખી છે. ચાર પગ વાળા પણ પાછા એવા કરતા એ કરે પાસે ત્યાં આ મનુષ્ય એકલા એકલા જ કર્મ બંધાય છે. દેવ લોકો કર્મ બંધાય નથી, જાનવર ને કર્મ બંધાય નથી, મનુષ્ય એકલા જ કર્મ બંધાય છે. એ ટેસ્ટ એક્ઝામિનેશન છે, એટલે મનુષ્ય સાચવવાનું, સાચવવાનું ફક્ત મનુષ્ય પરીક્ષા છે. ભટકવાનો એન્ડ ક્યારે આવે? હે ભટકવાનો એન્ડ ક્યારે આવે? શું એનો અંત ક્યારે આવે? હા અંત લાગવો હોય ને તો અંતે એનો રસ્તો છે. આ જગત આપડે બેંક માં કઈ બધી વ્યવહાર ચાલ્યા કરે, બેંક ની ચોપડી નો વ્યવહાર, પૈસા ત્યાં સુધી જમા સુધી મય જમે હોય તો વ્યવહાર ચાલુ હોય, અગર તો ડેબિટ હોય તો વ્યવહાર ચાલુ હોય. જયારે ડેબિટ અને જેબે બેવ ખરાબ થઈ જાય તો આપડે બેંક થી ચોપડી કાઢી નાખે ચાલે. એટલે ક્રેડિટ ને ડેબિટ ના આધારે સંસાર ઉભો રહ્યો. ક્રેડિટ ને ડેબિટ આપડે લોકોને સુખ આપીએ એટલે આપડે ખાતે ક્રેડિટ થાય, એટલે આપણને પુણ્ય મળે. લોકોને દુઃખ આપીએ તો ડેબિટ થાય, તો આપણને દુઃખ મળે. સુખ જોઈતો હોય તો સુખ આપો બધાને. તમારે તમારું સુખ ભેગું નહીં કરો, તમે બીજા ને આપો એટલે તમારું એને મેળ આવશે. તમે તમારું સુખ ભેગું કરો એ તો કૂતરા ભેગું કરે છે, કૂતરા એમની પૂરી ખેતી જ જાય. એટલે બીજાને સુખ આપો એ તમારા ખાતે જમે થશે, અને દુઃખ આપશો તો એ ઉદાર થશે. સુખ જોઈ તો સુખ આપો, દુઃખ જોઈ તો દુઃખ આપો, જે જોઈ તે આપો, જે આપશો તે મળશે. હા, એ આનાથી આ બધો સંસાર ચાલુ છે. ક્લેરિટી થશે તો ફરી માણસ માં સારી જગ્યા આવતા થશે. થોડી મહેનતે બંગલા બંગલા બધું મળશે, ગાડીઓ વાળી મજા કરશે. અને ક્લેરિટી વધારે છે તો દેવગતિ વધશે, કઈ મહાન સુખ વૈભવ ભોગવશે. અને થોડું ડેબિટ વધી ગયું છે તો જાનવર મજે છે. અને એથી ખૂબ જ ડેબિટ થયો હોય, દિવાળો થયો હોય, તો નરગતિ મજા આવે. એ રીતે આ બધી ગતિઓ ચાલ્યા કરે છે. આપણા લોકો ભગવો છે કે આ ભેળસેળ કર્યા કરે છે, આ ઓછું તોલ આપે છે, જીન તેલ ભેળું કરે છે, એને તો ભગવવા જેવા છે જ નહીં. કારણ કે એનું રિઝર્વેશન તો થઈ ગયું છે. જય એટલે એમને ભગવવા જેવા નથી. આપણે જેનું રિઝર્વેશન થયું હોય, માણસ માંથી ધારવાડ માં જવાનું રિઝર્વેશન તો મળી ગયું, એને ભગવાન શું અર્થ છે બિચારે? એનો પૂરતું માણસ ખોલું તો એને કોઈ નાખ્યું. અહીંથી માણસ માં જાનવર ગયો, ઓછું નુકસાન કર્યું છે. એને ભગવાન ભગવવાથી આપણું નુકસાન થાય. અત્યારે તો તમે આ ડોલર આવતા હોય, એ મોજ મજા કરતા હોય, એમાં તમે કઈ કમાયા નથી એ પૈસો. આ તો તમારા બેંક માં બેલેન્સ હતું તે વાપરો છો. શું કરું? બીજું બેલેન્સ એવું કરવાનું થાય બધે આ અમાર ઘર ઘર કરે છે, દડેલા ને દર દર કયા કરે છે. આ તો બેલેન્સ માં હતું તે ફક્ત ચેક લખીને આપી આવે. ચેક લખીને જાય કેટલા વાગે? મોડો વહેલો જાય ને તો બે કલાક બેહેરવું પડે. તો પછી કે મેં કેટલી મહેનત કરી ચેક ના પૈસા લઈ આવ્યો. હા, તો બધું તમે લઈને આવ્યા હતા, જે છે ને છોકરા છોડીઓ બંગલો રહેવાનું બધું તમે લઈને આવ્યા હતા. આમાં નવું કશું નથી. અને તે કેવું બધું લઈને તમારી સહીથી તમે કહ્યું મારે આટલા ત્રણ જ રૂમ જોઈશે. બધા ચોથે પેલા પૂછે, કુદરત પૂછે પાંચ જોઈશે, છ જોઈશે, ત્રણ નક્કી કરી ને જાય છે. અહીંયા પછી ફરી જાય છે, એના ભાઈબંધ ના છ દેખે છે. એટલે એના ભાઈબંધ ના છ દેખે ને એટલે ફરી જાય છે. રહેવું પડે ત્રણ માં પડ્યા કરે. હા, દુઃખ હતું છે મનુષ્ય ને પોતાની પોતાની મરજી મુજબ સુખ દુઃખ બધું મળે છે. ત્યાં આગળ છે તે દુઃખ હતું જ છે, પોતાની જવાબદારી પર છે ધ્યાન કરે. ત્યાં દુઃખ હતું છે મનુષ્ય ને ઉભું કર્યું. ઇન્વાઈ કઈ દુઃખ છે બધા? મૂંઝવણના દુઃખ છે, અણસમજણના દુઃખ છે, ભય બેભાન પણ એના દુઃખ છે. દુઃખ કેમ હોય માણસ? રામચંદ્રજી સીધા હરણ કરી ગયા હતા. તે કઈ નવું બનેલી છે? એ તો હરણ થયેલું હતું જ. આ તો નરેજર થયું નથી. હવે બીજું ભાવ નહીં બગાડવાનું, એટલું જ તમારું કામ. શું તો રિહર્સલ થઈ ગયેલું તે જ થાય છે. પછી વાતચીત કરો, કરો બધો ખુલાસા થઈ જાય. નથી એના પૈસા, નથી એની ફી. ખુલાસા કરી ખોટું છે તો હું તને જવાબ આપીશ. સાચું છે તો તમને કઈ જવાબ આપવો જ આવડો જેવો કઈ કાયદો નથી. પૂછવું જોઈએ, પૂછવાનું આવડું જોઈએ ખરેખર. એવું કઈ કાયદો નથી. ત્યાં કે છે કોઈ છોકરો નહીં વેચ ચાલશે. અને અહીંયા લોકો કે છે છોકરા વગર હરાબ કોણ ખરાબ છે તમારું? ના એટલે હું કરી પેરી કરું. સ્વાતે નક્કી કરી દીધું, માને જોયું. કારણ કે મરણ એ તમારી ઈચ્છા વગર મરવાનું કોઈ ના હોય સાહેબ, તમારી સિગ્નેચર માગે છે નહીં, ફર્સ્ટ તમારી સિગ્નેચર પછી દાદાદાર મળે કે હું હવે મારે મરણ જોઈએ છે. પણ લોકો માનવા ના, મરણ માટે તઈ ગયા, એમાં તઈ ક્યાંય ગઈ યાર, જાણો તમે અહીંયા હાથમાં ગભરાવણ કે ભાઈ પેટમાં બહુ દુખતો હોય ને, એવો દુખાવો ઉપડે ને, હે ભગવાન લઈ શકે પછી બીજા હાલ થાય ને ત્યાં કે હવે મારે નહીં દેવું. આપડે ગયે કે રાતે કેમ બોલતા હતા, હું કે તું થાય તો મારે ફરી હાલ કે પોતાની થયેલો કે કેમ નથી, કોઈ ઉપરી નથી, તમારો કોઈ ઉપરી છે નહીં. નો બડી બોસ ટુ યુ, શું કહ્યું તમને, કોણ બોસ લાગે છે કયો? જ્યાં સુધી એ વાત ના સમજાય, ત્યાં સુધી બોસ નો સ્વીકાર કરવો જ પડે છે. ના ના, મારું કેવું કોણ લાગે છે, કયા બોસ લાગે છે તમને કહો ને, તો હું તમને સમજાવું. બરાબર છે, પણ આ વાત જ્યાં બોસ લાગે છે ન સમજાય, ત્યાં સુધી મનુષ્ય નો સ્વભાવ છે કે એને બોસ નો સ્વીકાર કરવો જ પડે. મરચાન આપડે કહીએ તીખું છે, તે કે છે બધા અમારે તો વાસ્તવિક સત્ય નથી, એમ ભાઈ વાસ્તવિક નથી, પણ માનેલું સત્ય વ્યવસ્થિત માનેલું છે ને, તે મરતું રાતે ઊંઘી ગયો હોય અને મોડમ સેજ નાખેલી જાગો જગાડવો ના પડે, મોડમ સેજ નાખીએ અને ઉઠવું પુદાપૂદ કરે, શું કહે. અને આ બધા લોકો કહે છે બ્રહ્મ સત્ય ને જગત મિથ્યા, મિથ્યા જગત હોતું છે. હમણાં એ તો મિથ્યા તો હે, કોક ની છોડી લઈ જતો હોય, મુસલમાન ઉઠાઈ જતો હોય ને ત્યારે કે મિથ્યા છે, મિથ્યા છે. પણ ભાઈ ની દીકરી ઉભી હોય ને લઈ જતો હોય તો મિથ્યા કે કેમ બોલ્યા નઈ, હગાભાઈ ની દીકરી કોઈ ઉઠાઈ જતો મિથ્યા કે દીકડે એની પાછળ પડે, એવું બધું મિથ્યા મિથ્યા હોય ને. જગત રિલેટિવ કરેક્ટ છે અને ભ્રમ રિયલ કરેક્ટ છે. રિયલ એટલે વિનાશી અવિનાશી અને રિલેટિવ એટલે વિનાશી. જગત વિનાશી સત્ય છે, કેવું છે વિનાશી સત્ય, હા સત્ય છે પણ વિનાશી સત્ય છે. એટલે વાત આપણે સમજીએ તો એનો નિવેડો આવે, નહી નિવેડો કેમ આવે. અને બુદ્ધિ આત્મા કબૂલ કરે એવી વાત હોય છે. અમે તો એવું કહીએ કે અમારી વાત એક જ વાર માનવી નહીં, તમારો આત્મા કબૂલ કરે તો જ માનશે. શું કહ્યું અમારી વાત માને, આમ તમારે અમારે ક્યાં ભેગા કરવા છે શિષ્યો કે બધું બધું એવો મારે હોય નહીં. અમારે તો તમારું તમને કેમ શાંતિ થાય એ અમારો તો ગુજવાડા નીકળી જાય બધા, મારી ઉપાધિઓ ઉપાધિ ઉપાધિ ઉપાધિ. તમારી ડિસ્ટ્રિક્ટ ના જ છે ગાય પગલા માં આવેલા કરે નહી, આ નાનો છોકરો ચિંતા કરે, નાના છોકરા અહંકાર જાગ્યો નથી એટલે કૃષ્ણ ભગવાન કે છે જીવ તું સિંધ ને શું કરે, કૃષ્ણ ને કરવું હોય તે કરે, પણ તો ગાંઠે જ કઈ કૃષ્ણ નથી. લોકો કે છે અરે મારે તઈ જોયો પડ્યા છે, એવી વાત હું કેવો બે રૂ કે છોકરા બે અહી છે, ચાલો એક બેબી પણ અહિયાં છે, દીકરી પણ અહિયાં છે, ખબર નહી હોતી ના સંજોગ પ્રાપ્ત થઈ જાય કેનેડા નો. અને બીજા છોકરા બીજા લોકો છે તે ઘેર ઘેર જમીન નો સંજોગ ભેગો થાય છે, કોઈને કયો સંજોગ, કોઈને દુકાન નો સંજોગ ભેગો થાય છે, કોઈ કયા ને. એટલે સંજોગ ભેગા થાય એ પૂર્વ નો હિસાબ છે, એ પ્રમાણે સંજોગો ભેગા થાય. સંજોગ બધા ભેગા કર્યા છે. સંજોગ જ માણસ ને દિશા બદલાવે છે. દાદા ને કહો કે સંજોગ જ માણસ ને દિશા બદલાવે. સંજોગો જ માણસ ને દિશા બદલાવે છે. ભાઈ કે છે સંજોગો જ માણસ ને દિશા બદલાવે છે. સંજોગો જ ચલવે છે આ બધું. એને હું સાયન્ટિફિક સર્કમસ્ટન્સીસ એવિડન્સ કહું છું કે બધા આ છતાં જે બેઠા છે સ્પેસ આ ટાઈમ બીજા કેટલા બધા સંજોગો ભેગા થાય ત્યારે આપણે વાતચીત થાય તો મેળ પડે ને જ પડે ને. લગ્ન બગ્ન કેટલા સંજોગ ભેગા થાય ત્યારે આપણે લોકો શું કે મેં કર્યું બસ કરનારો તારે બાર પૂછવું પડે છે એવું મેં કર્યું એમ કે છે ને ત્યારે બાર પૂછવું પડે. સંડા જવાની શક્તિ કરી ભાઈ તમારામાં આવું કેવું બોલો છો એટલે એમાં કોઈ ડાક્ટર નથી કોઈ ડાક્ટર નથી કે આ બધા સંડા જાય છે કે એ તો કુદરત કુદરતના પ્રમાણે થયા કરે છે. જયારે અટકે ત્યારે ખબર પડે કે તમારી શક્તિ નથી તારું ફાટી મારો તમે પાકી મારે કેમ પાકી મારો છો નથી સંસાર જોઈતો જ હોય તો ઇગોઇઝમ કયા કરવો શું પણ ઇગોઇઝમ કરો તો સારા નું કરવો કે સારા કાર્ય નું કરવો ખરાબ કાર્ય ના કરવો શું. અને જો છૂટવું હોય તો ઇગોઇઝમ બંધ થાય એવા રસ્તા ફરી કરો. આમાંથી છૂટવું હોય નિવેડો લાવવો હોય મીઠ ખાય છે નામ ખાય છે. છોકરા ને પૂછ્યું કે મારા મા બાપ ખાય છે અમે શું કરીએ કે આ બધા પ્રશ્નો ઉભા છે નવા પ્રશ્નો ઉભા છે તે ગપુ નથી આ પેલા થઈ ગયેલું છે તે થાય છે પણ હવે એને કરવું શું છે કે મનમાં નક્કી કરવું છે કે આ ક્યારેય પણ ના ખાવું છે આ ખવાય છે અમારી કઈ સમજ ને આ સંજોગ બાજુ ખોટો બાજુ એવું સમજવું જોઈએ. ખોટા ને ખોટું જાણે ને ત્યાંથી નિવેડો આપવા મળે શું પણ એમાં શું થઈ ગયું આવું લોક ખાય છે એવું બોલે અવરું હેડ્યું વાડું પછી મને કહે છે કેમ ના ખવાય કે છે આવું આવું બાળ કે કેમ એમાં શું વાંધો છે ના ખવાય તમે ખાવાની છૂટ છે પણ તે રીત છે અને કાયદે છે નહીં તે કહો અમને. તારે આ દૂધી છે રીંગણા છે કોબી ફ્લાવર છે એ બધું આપણે કાપીને ખાઈએ છીએ તમારીને તો આપણને કશું હૃદયમાં દુઃખ થાય છે એ બધા જીવ છે પણ હૃદયમાં દુઃખ નહીં થતું ને એ બધા જીવ છે નિર્જીવ નથી વસ્તુઓ પણ હૃદયમાં દુઃખ નહીં થતું ને થાય છે કઈ તમે સમજ પડે ને એવી રીતે આ મરઘી બકરા આપણે જાતે કાપીએ દુઃખ ન થતું હોય તો તમે ખાઓ પણ તો તમારાથી બપરા આમ આમ થાય છે જેને કાપતા હોય તો આમ આમ થાય છે ખવાય કેમ કરીને થઈ જાત ના વિચાર શું હા આ તો જેને જે લોકો કાપી શકે એને હૃદય જયારે એવું થઈ ગયેલું હોય મજબૂત થઈ ગયેલું હોય નિર્દયી થઈ ગયેલું હોય આ તો હાથપેલ થાય એવું તો અમો તો શું એ લોકો જાણતા નથી વૈજ્ઞાનિક રસ્તો લોકો બાકી મારી છે એને જો હિંમત હોય કે વાંધો નથી તો તું હમણે કાપીને તું કાપી ખાતો તો વાંધો નથી તને તને શારીરિક નુકસાન તો નહીં જ થાય તને કુદરતી નુકસાન તો તને છે તું કોઈ જીવને મારું તો દુઃખ થાય તને પાપ તો લાગે જ પણ કારણ કે મારતી વખતે જે રડા રડી કરે છે એ તારો સાંભળવા તને ગમે છે પણ એને ગમતું જ હોય ને, અને આપડા લોકો ને ગમે નહિ તો માણો માણો ખયા જોતો ખરો તપાસ કરી કે તારું હૃદય એક્સેપ્ટ કરે છે. જેનું હૃદય એક્સેપ્ટ નથી કરતું એનામાં સત્વગુણ વિશેષ છે, છતાં પણ એ એનો ઉપયોગ કરે છે. સત્વગુણ વિશેષ છે એટલે એ પોતે હિંસા નથી કરી શકતો. જયારે તમો ગુણ જેનામાં વધારે છે તેને દુઃખ કઈ થવાનું જ નથી. ખાય છે તેનું શું? સાત્વિક માણસ છે એટલે મારું કહેવાનું સાત્વિક છે એટલે ખમી શકતો નથી, લોહી જોઈ શકતો નથી, કાપી શકતો નથી. તો તું જે હૃદય કાપી શકતું નથી, જે હૃદય ની એટલી મજબૂતી નથી, એ હૃદય ને તું આ ખોરાક ખાવ તો હૃદય ની ઉપર શું અસર થશે તે તું વિચાર તો કરો. જરા વૈજ્ઞાનિક રસ્તો છે કે ભાઈ આ વિજ્ઞાન થી તું સમજ. પણ આ તો બસ લોકો કરે છે એવું લઈ બેઠા. અરે રોગ તો છે ને એ તો એનું કાચું કાચું ખાઈ જાય એવા હોય છે. આમ કાચું કાચું પછી ખાય એવા ત્યાંથી લોહી ની જોયા એવા આપડા ગુજરાતીઓ તુમારા હૃદય ના. જે સત્વગુણી જે છે માણસો તે લોકો જયારે આવું કરે છે ત્યારે ધીમે ધીમે ધીમે એ તમો ગુણ એનું હૃદય તમો ગુણી બની જાય છે, અને એની ગતિ પછી પશુઓની અંદર પછી એનો જન્મ થાય છે. એ જેનો એ નીચે પડવાનો છોકરા છોડી દીધું. બીજું શું છે આપડો જે ધર્મ છોકરા છોડી દીધું, છોકરા સમજણ પાડી ને તે છોડી દીધું. અંદર ભાઈ તો છોડી દે, શા માટે તું તારા જાતને દુખાડું છું? પાપ તો તને લાગશે પણ આ શારીરિક નુકસાન કરું છું. ક્યારે હાર્ટ ઉપર અસર થઈ જાય શું કે છે? કોઈને પૂછ્યું તો પૂછો દાદાજીની સાથે. શાંતિમય જીવન તો હોવું જોઈએ ને. દર્દ એ થવા માટે ઉશ્કેરે ને અવરો ઉશ્કેરે, મટવાના છે આપડે એને કરવું પડે. વાણી તો ક્યારે ખેતે જાય, કેટલી ખરાબ ભાષા આપડે તારા માણસ ની વાણી ખેતે જાય. અમારા અમાને કાળી ઘા લાગે ને એવા વાણી બોલે, સમજ પડે ને, કાળજે લાગે એવી વાણી બોલે. હંભેલા કે નહીં હંભેલા, તાર વાણી બંધ થઈ જાય. પણ એનો નિયમ એવો છે કે આશીર્વાદ થી પાછું ફળે. પાછું શું કહ્યું? જેમ આ બીજ વાયેલો હોય તો જ્યાં ગંઠાઈ ગયું હોય, પણ પાછું કોઈ એનો સાયન્ટિસ્ટ હોય તેની પર ગમે તે એ નાખીને પછી ઉગાડે પાછું. શું કહ્યું ને? એટલે આપડે જયારે કહીએ રિવાજ કેવો છે આપડે હસી ગયા, એટલે આપડે કહીએ તું તું રાજા છે એટલે આપણને રિવાજ આપડે હસી ગયા. એટલે પછી આપડે આપડે કહીએ તું રાજા છે એટલે આપડે રાજા કે પછી કોણ થઈ ગયા? આ બધું આપણું પ્રોજેક્શન છે, બીજા કોઈ અમારા ભગવાન હાથ ધાર્યો નથી. ભગવાન તો ખાલી બધા જીવ માત્ર ને પ્રકાશ આપે છે, જેટલો જોઈએ એટલો પ્રકાશ, એટલે આનંદ સહિત પ્રકાશ જે આપે છે ભગવાન ની હાજરી સિવાય દેહ માં કશું કામ થાય નહીં. એની હાજરી છે, કોઈ પોતે કશું જ કરતા નથી. હાજરી બીજું બધું મિકેનિઝમ છે, મિકેનિઝમ સાક્ષીભૂત. આપડે ખાઈએ એટલે પેટ્રોલ નાખીએ ના ઘરું ચાલ્યા કરે. શું કરે? ખાયેલા છીરા જીરા રે કે ભાઈ ભગવાન હું નથી આ તો ભાઈ એને મનમાં એમ કે જાતે કેવડા છે ભાઈ હું નથી કેવડા તો ભાઈ આવી પૂછો તો ખરા ભગવાન એ ભગવાન છે હું તો જ્ઞાની પુરુષ છું મારી દાદા ભગવાન પ્રગટ થયા છે તે ભગવાન છે શું છે હું એ જવાબદારી લઉં નહી હું શું કરાય લઉં કારણ મારે 4 ડિગ્રી ઓછી છે 356 ડિગ્રી ભગવાન 360 ડિગ્રી તો મારે 4 ફૂટ એટલા હું દાદા ભગવાન અસીમ થઈ જાય કાલ બોલું છું અને તમને શીખવાડું છું અને તરત ફળે તમને દાદા ભગવાન અસીમ થઈ કાલ બોલો એટલે તમારું દુઃખ દે છૂટકો ગમે તેવું દુઃખ હોય તે દે છૂટકો કારણ દીસી તે કેશ બેંક ઓફ ડિવાઇન આજ પ્રગટ થયા છે અને હું કહી દઉં છું રોકડું જોઈ ના ભાઈ ઘણા જયારે નામ લીધો પણ હે મુદત ગયેલી તાજી દવા મળે તો પેલી દવા ના પી અને તાજી ના મળે તો પેલી પી તમે સમજ્યા ને કઈ હારી તાજી તાજી દવા વાળા ને કઈ તાજી વાર પછી પીજો નહી મને તારા ભગવાન પ્રગટ થયા 14 લોક નો નાથ પ્રગટ થયો છે તે માગે મળ્યો છે પણ તે લોકો નું કોઈ પ્રોબ્લેમ માગતા એ નહીં આવડતું એમાં અમને રાગે પડ્યું નહીં એટલે અમે ઉડી ગઈ છે મનમાંથી અત્યારે જે આયા તો ડોલર લઈ ગયા ને અમારે રાગે કશું પડ્યું નહીં જય સચિદાન આવો ઘરનો કપડો પહેરું છું આ શું કહ્યું જાણવા જેવું છે બાકી અત્યારે બધું ધર્મ તો બહુ દાડા ધર્મ જ જાણ કર્યો ને ધર્મ જાણ્યો હતો ધર્મ તો કર્યો નહી અધર્મ ઉભો રહ્યો છે શું થયું ધર્મ જાણે ક્યારે થાય કે અધર્મ જતો રહે તારે શું કહ્યું ધર્મ ને જોવાનું અધર્મ ઉભો રહ્યો છે પૂરતો વધતો જાય કાલે છે ભૂલે છે અધર્મ અને વિજ્ઞાન તો બધી જાતના પ્રોબ્લેમ ઉભા ના થાય કોઈ જાતના એને જીવન જીવાય આ તો જીવન જ કેમ કહેવાય ને જીવન કેમ કહેવાય એવું ફ્રેક્ચર થયેલું જીવન જીવે એનો શું છે પ્રોબ્લેમ સોલ્વ ના થવા જોઈએ બેન કે છે માણસ ને શાંતિ જ ક્યાં છે માણસ ને શાંતિ જ ક્યાં છે શાંતિ નથી એ કઈ પૂછ્યું નહીં કોઈને પોતાનું નક્કી કરેલું જે સુખ છે એ સુખમાં એ પોતાના નક્કી કરેલા પ્રમાણે લાયેલો છે છતાં બીજાનું જોઈ અને મગજ ફાટે છે કે આને આવું મારે આવું ત્યાંથી હારી ફઈ માંથી દુઃખો ઉભા થયા છે શું થયું છે બીજાને તો સોફા છે તે બધું દેખે આ એનો દાખલો આપું એક ભાઈ ને 4 રૂમ હતી મુંબઈમાં 4 રૂમ હતી એને એના મિત્રો આવે કે કોઈ 2 રૂમ વાળો કોઈ 3 રૂમ વાળો કોઈ 1 રૂમ વાળો એટલે આ એના મિત્રો અને મોટો ગણે કે ભાઈ આ તો બહુ સુખી અને એક બે સોફા સેટ લાયેલો એટલે બધા મોટો ગણે અને તેની વાઈફ ભાઈ બધા સુખી ને આમ આમ મસ્તીમાં રહે બધા એમાંથી એક રૂમ વાળો એક ભાઈબંધ હતો તેને લોન લઈ અને સોસાયટી મકાન બધું તે ખાસી 5 રૂમનું કહેવાય ને અને પાછું રસોડું જુદું હવે એને છે તે વાસ્તુ કરી ત્યાં ભાઈબંધે બોલાયો, આવો આવો આવો વાસ્તુ કરી. ત્યાં ભાઈબંધે બોલાયો, તે ભાઈબંધ અને વાઈફ બે ગયા. પછી વાઈફે બધું જોયું કે આપડે તો ચાર રૂમ અને તો પાંચ એક છ રૂમ, આપડે તો બે સોફા છે જૂના થઈ ગયા છે અને નવા કેવા સરસ દેખાય છે, નવી ડિઝાઇન કેવી સારી છે. ત્યાંથી ઘેર આવીને કહ્યું ને ત્યાંથી દુઃખ ઉભું થયું. દુઃખ નતું તો ત્યાંથી લઈ આવે વેચાતું. આ તમે બધા વેચાતું દુઃખ લાયા છો, આ દુઃખ નામે નથી વગર કોમ નાખામાં કર્યા કરો છો. દુઃખ કોને કહેવાય કે ખાવામાં એકલો ભાત ખાવો પડે ને દાળ ના હોય તો એ જરાક કેમ કહીએ બી જરાક દુઃખ છે. પણ તે પેટ ભરવા પૂરતું અનાજ ભાત તો છે ને, તો દુઃખ કોને કહેવાય. આવશ્યક ખૂટે ત્યારે દુઃખ કહેવાય. કે કપડાં ખૂટી પડ્યા હોય તાળીમાં, તો હુવાનું પડી રહેવાનું ના પડ્યું હોય એક રૂમમાં એવું મળે તારે દુઃખ કહેવાય. આ તો હે હરીફાઈમાં મોટા થવાનું દુઃખ છે. શું છે? અસંતોષ. હા, જે ગોળો પહેલો આવ્યો તેને ઇનામ, અને બીજા હફી હફીને મરી જાય પણ ઇનામ નહીં. એટલું જ આપે, ઓછું આપે અને ઇનામ નહીં. ફરી પછી બોલાવજો નહીં ને. પછી નહી બોલાવો ને, કાયમ ના માટે સુખ જોઈએ છે. અઠવાડિયા બે દિવસ, શનિવારે રવિવાર બે દિવસ એમ આપીએ તમે કાયમ નું સુખ. ચિંતા ચિંતા નહી, ભજન કરતા કરતા લઈ લે એટલું બસ. તમારા ઘર માં કેટલા જણ જોયે છે? એવું કોટા હોય છે એટલે તમારા ઘર ના બે જણ ને આપીએ. બીજા ને બધા દીકરા ના હોય. જેની ઉંમર થઈ રહી હોય તેને અમે પ્રેફરન્સ આપીએ. બીજા બધા તો એમને બંધ ક્યાં છે? તો નક્કી કરી કહી દો, લખાઈ દો તમારું કાયમ નું સુખ જોઈતું હોય તો નામ લખાઈ દો. પછી ભેગો નહીં પડે, પેલે નામ લખાઈ દો. પૂછી જો કેટલાક ને દુઃખ હોય ત્યારે મજા આવે છે. શું કરે છે ઘરે? કરું આ લોકો ને બધાને ખ્યાલ નથી જ્ઞાન શું છે ને આ બધું. દાદા શું આપે છે? દાદા સર્વ છે, પાપ નાશ કરીને દુઃખ દુઃખ નાશ કરે છે. ફરી ચિંતા ઉપાડી કશું થાય નહી. તો અને આત્મજ્ઞાન કરાવડાવે છે. શું કરાવડાવે છે? આત્મજ્ઞાન. સમજ ભાઈ ને, આત્મજ્ઞાન. શું તમારું નામ? શું? જગુભાઈ. જગુભાઈ. જગુભાઈ. જગુભાઈ. જગુભાઈ ખરેખર જગુભાઈ છો? ના, આવું બધા ઘડી પણ આવી તો નથી. આવું ખરેખર ના, પણ તમને ધણી ને ખબર ના પડે હું જગુભાઈ થયું. પાછા કહેતા છું માય નહી વિજ જગુભાઈ, તો તમે કોણ જગુભાઈ? પ્રશ્ન ઉભો થાય કે ના થાય? એ પ્રશ્ન નું સોલ્યુશન આવે તો ઉકેલ આવે. એટલે કાલે તમને એ પ્રશ્ન નું સોલ્યુશન લાયેલી ને અનંત અવતાર થી હું કોણ છું એનું ભાન નથી. જો એ ભાન હોત તો આ નિવડવા